श्री ब्रह्म पुराण अध्याय 79 भगवान नो माता पिता साथे मेलाप उग्रसेन नो राज्याभिषेक श्री कृष्ण बलराम नो विद्या अध्ययन गुरुपुत्र ने यमपुरी थी लावो जरासंघ नो पराजय काल यवन नो संहार तथा मुचुकंद द्वारा भगवान नी स्तुति व्यास जी कहे छे। भगवान ना अलौकिक कर्म जोई ने वसुदेव ने देवकी ने एमना भगवत भाव नो ज्ञान थई गयु। ये जोई ने भगवान श्री हरिए यादव ने मोहित करवा माटे वैष्णवी माया नो प्रसार कर्यो ने कह्यू, माता ने पिताजी हूँ अने भाई बलदेव घणा दिवस थी आपना दर्शन माटे उत्कंठित था। आज दीर्घकाल बाद अमने आपना दर्शन थया छे, जेनो समय माता पिता नी सेवा विना ज गयो छे। ए पुत्र नु जीवन व्यर्थ छे, ते जननी ने कष्ट आपनारो मानवामां आवे छे, साधु पुरुषों मां तेनी निंदा थाय छे। तात, जो गुरु देवता ब्राह्मण ने माता पिता नो आदर सत्कार करे छे, तेमनो जन्म सफल थाय छे। पिताजी, अमे लोको कंसना बल पराक्रम थी पराधीन थई गया हता, तेथी अमारा द्वारा कर्तव्य नु जे उल्लंघन थयु छे बधु आप क्षमा करो। आम कहीने बन्ने भाईओ ए माता पिता ने प्रणाम करिया, पछी क्रमशः यदुकुल ना वडील वृद्धो ने चरण स्पर्श करिया। आ प्रमाणे पोताना विनयपूर्ण वर्तन थी समस्त पूर्ववासियों मन में स्नेह नो संचार करी दीधो। कंसना मृत्यु पछी तेनी पत्नी और माताओ शोक में डूबी गई तथा तेने चारे बाजू थी घेरी ने विलाप करवा लागी। तेमने शोकग्रस्त ने गभरायेली जोई ने श्रीकृष्ण ने पण आंखों में आंसू वहावी ने बधाने सांत्वना आपी, उग्रसेन ने केद में छोड़ावी ने पोताना राज्य पद पर अभिषिक्त करी दीधा। राज्य आसन पर बैठा पछी उग्रसेने पोताना पुत्रना ने अन्य मृत्यु पामेली व्यक्तियोंना पारलौकिक कार्य कर्या। मृतकोनी अर्धदेहिक क्रिया कर्या पछी जारे उग्रसेन फरी सिंहासन पर बैठा त्यारे श्रीकृष्ण तेमने कह्यू, महाराज जे पण जरूरी कार्य होय एना माटे मने संकोच विना आज्ञा आपो। ज्यां सुधी हूँ आपनी सेवामां उपस्थित छू त्यां सुधी आप देवताओने पण आज्ञा आपी शको छो, पछी आ पृथ्वीना राजाओनी तो वात ज क्यां छे। उग्रसेनना प्रमाणे कहीने श्रीकृष्णे वायु देवताने कह्यू, वायु तमे इंद्र पासे जईने तेमने मारो आ संदेश कहो। इंद्र, तमे अभिमान छोड़ीने महाराज उग्रसेनने सुधर्मा सभा आपी दो। श्रीकृष्ण कहे छे, आ राजाने माटे उत्तम रत्न छे, તેથી સુધર્મા સભામાં યાદવોનું બેસવું સદા ઉચિત છે। ભગવાનના પ્રમાણે કહેવાથી વાયુદેવે સચિપતિ ઇન્દ્રને બધી વાત કહી। ઇન્દ્રે વાયુને સુધર્મા સભા આપી દીધી। એ દિવ્ય સભા સર્વ રત્નોથી સંપન્ન હતી। ગોવિંદની ભુજાઓના છત્રછાયામાં રહેનારા યાદવો વાયુ દ્વારા લાવવામાં આવેલી એ સભાનો ઉપભોગ કરવા લાગ્યા। શ્રીકૃષ્ણ અને બલભદ્ર બધી વિદ્યાઓના જ્ઞાતા તથા પૂર્ણ જ્ઞાન સ્વરૂપ હતા, છતાં પણ શિષ્ય અને આચાર્યની પરંપરાને સુરક્ષિત રાખવા માટે તેમણે કાશ્ય ગોત્રમાં ઉત્પન્ન અવંતીપુરી નિવાસી સાંદીપનીજીને ત્યાં વિદ્યાધ્યયન માટે યાત્રા કરી। બલરામ અને શ્રીકૃષ્ણ બંને ભાઈ શિષ્યતા ગ્રહણ કરીને નિરંતર ગુરુ સેવામાં જોડાયેલા રહેતા હતા। તેમણે પોતાના આચરણ દ્વારા સૌને શિષ્યના કર્તવ્યનો ઉપદેશ આપ્યો। 64 દિવસોમાં જ રહસ્ય અને સંગ્રહ, અસ્ત્રોનો ઉપસંહાર સહિત ધનુર્વેદનું તેમને પૂર્ણ જ્ઞાન થઈ ગયું। આ એક અદ્ભુત વાત હતી। તેમના અલૌકિક અને અશક્ય કર્મોને જોઈને ગુરુએ એમ માન્યું કે આ સાક્ષાત સૂર્ય અને ચંદ્રમા બંનેના રૂપમાં મારે ત્યાં આવ્યા છે। એકવાર બતાવવા માત્રથી જ સગળા અસ્ત્ર શસ્ત્રોનું એમને જ્ઞાન થઈ ગયું। સંપૂર્ણ વિદ્યા પ્રાપ્ત કર્યા પછી તેમણે ગુરુને કહ્યું, ભગવાન આપને ગુરુદક્ષિણામાં શું આપ્યું? પરમ બુદ્ધિમાન ગુરુએ તેમને અલૌકિક કર્મનો વિચાર કરીને પોતાના મૃત્યુ પામેલા પુત્રને લાવી આપવા કહ્યું, જે પ્રભા ક્ષેત્રમાં સમુદ્રમાં ડૂબી ગયો હતો। પછી બલરામ અને શ્રીકૃષ્ણ હથિયાર લઈને સમુદ્ર તટ પર ગયા અને સમુદ્રને કહ્યું, મારા ગુરુના પુત્રને લઈ આવો। સમુદ્રે હાથ જોડીને કહ્યું, ભગવાન મેં સાંદીપનીના પુત્રનું અપહરણ કર્યું નથી, મારી અંદર પંચજન નામનો એક દૈત્ય રહે છે, તેનો આકાર શંખ જેવો છે, તેણે તે બાળકને પકડી લીધો હતો, તે દૈત્ય આજે પણ મારા જળમાં હયાત છે। સમુદ્ર નામ કહેવાથી ભગવાને જળમાં પ્રવેશ કરીને પંચજનને મારી નાખ્યો અને તેના હાડકાઓનો ઉત્તમ શંખ ગ્રહણ કર્યો. તે શંખનો અવાજ સાંભળીને દૈત્યોનું બળ ક્ષીણ થયું, દેવતાઓની શક્તિ વધી અને અધર્મનો નાશ થયો. ત્યાર પછી ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામ બંને યમપુરીમાં ગયા. ત્યાં તેમણે શંખનાદ કર્યો અને વૈવસ્વત યમને જીતીને ગુરુના પુત્રને પ્રાપ્ત કરી લીધો. એ બિચારો ત્યાં નરકની યાતના ભોગવી રહ્યો હતો. તેને પહેલા જેવું શરીર પ્રદાન કરીને બંને ભાઈઓએ ગુરુને અર્પિત કર્યું. ત્યાર પછી તે બંને બંધુ ઉગ્રસેન દ્વારા શાસિત મથુરામાં આવી ગયા. તેમના આગમનથી મથુરાના બધા લોકો પ્રસન્ન થઈ ગયા. મહાબળી કંસે જરાસંઘની પુત્રી અસ્થિ અને પ્રાપ્તિ સાથે લગ્ન કર્યા હતા. જરાસંઘ મગધ દેશનો બળવાન રાજા હતો. તેણે મોટું સૈન્ય લઈને પોતાના જમાઈ કંસને મારનારા યાદવો સહિત શ્રીકૃષ્ણનો વધ કરવા માટે ક્રોધપૂર્વક મથુરા પર આક્રમણ કર્યું અને મથુરાને ચારે બાજુથી ઘેરી લીધી. તેની સાથે 23 અક્ષોણી સેના હતી. બલરામ અને શ્રીકૃષ્ણ થોડાક જ સૈનિકો સાથે નગરની બહાર નીકળ્યા તથા જરાસંઘ અને તેના બળવાન યોદ્ધાઓ સાથે યુદ્ધ કરવા લાગ્યા. તે સમયે તેમને પોતાના પુરાતન આયુધોને ગ્રહણ કરવાની ઈચ્છા થઈ. તેમના મનમાં એવો સંકલ્પ આવતા જ સુદર્શન ચક્ર, સારંગ ધનુષ્ય, બાણોથી ભરેલું અક્ષય તુણીર એટલે ભાથો તથા કૌમુદકી ગદા બધા અસ્ત્ર શ્રીકૃષ્ણના હાથમાં આવી ગયા. એ જ પ્રમાણે શ્રી બળદેવજીના હાથમાં પણ એમના પ્રિય અસ્ત્ર હળ અને મુશળ આવી ગયા. દિવ્ય અસ્ત્રો વડે શ્રીકૃષ્ણ અને બલરામે જરાસંઘને સૈન્ય સહિત પરાસ્ત કરી દીધો અને પછી તેઓ મથુરાપુરીમાં આવી ગયા. દુરાચારી જરાસંઘ પરાસ્ત થઈને પણ જીવતો પાછો ગયો હતો. તેથી શ્રીકૃષ્ણે તેને હારી ગયો છે એવું ન માન્યું. એ ફરી મોટી સેના લઈને મથુરા પર ચડી આવ્યો તથા બલરામ અને શ્રીકૃષ્ણથી પરાસ્ત થઈને ભાગી ગયો. આ પ્રમાણે અત્યંત દુર્મર્દ મગધ રાજે શ્રીકૃષ્ણ વગેરે યાદવો સાથે 18 વાર યુદ્ધ કર્યું, પરંતુ દરેક યુદ્ધમાં યાદવો દ્વારા એનો પરાજય થયો. જોકે એની પાસે સેના વધુ હતી, તો પણ થોડી સેનાવાળા યાદવોએ તેને હરાવ્યો. આવા અનેક યુદ્ધોમાં લડવા છતાં પણ યાદવોની સેના જે સુરક્ષિત રહી એમાં ચક્રપાણી શ્રીકૃષ્ણનો મહિમા કારણ છે. ભગવાન શ્રીકૃષ્ણ શત્રુઓ પર જે અનેક પ્રકારના અસ્ત્રો ચલાવતા હતા એ મનુષ્ય ધર્મનું પાલન કરનારા જગદીશ્વરની લીલા હતી. જે ઈચ્છાપૂર્વક જ સંસારની સૃષ્ટિ અને સંહાર કરે છે તેમને શત્રુ પક્ષનો સંહાર કરવામાં કેટલા ઉદ્યમની જરૂર છે. તેમ છતાં મનુષ્ય ધર્મનું અનુસરણ કરતા રહીને બળવાનો સાથે સંધિ અને હીણા બળવાનો સાથે યુદ્ધ કરતા હતા. ક્યાંક સામ દામ અને ક્યાંક ભેદની નીતિ અપનાવીને ક્યાંક દંડ નીતિનો પણ પ્રયોગ કરતા હતા અને જરૂર પડે ત્યારે ક્યાંક યુદ્ધમાંથી પલાયન પણ કરતા હતા. આ પ્રમાણે મનુષ્ય શરીરની ચેષ્ટાઓનું અનુસરણ કરતા હતા. વાસ્તવમાં આ જગદીશ્વરની લીલા છે જે એમની ઈચ્છા પ્રમાણે થાય છે. દક્ષિણમાં યવનોનો એક રાજા રહેતો હતો. એણે પોતાના પુત્ર કાલ યવનને પોતાના રાજ્ય પર અભિષિક્ત કર્યો અને સ્વયં વનમાં ચાલ્યો ગયો. કાલ યવન બળના મદથી ઉન્મત્ત રહેતો હતો. એકવાર તેણે નારદજીને પૂછ્યું, પૃથ્વી પર બળવાન રાજા ક્યાં ક્યાં છે? નારદજીએ યાદવોનું નામ લીધું. તેણે હાથી ઘોડા અને રથ સહિત અબજો મલેચ્છોની સેના સાથે યાદવો પર આક્રમણની તૈયારી કરી. તે દરરોજ સતત યાત્રા કરીને મથુરા આવ્યો. યાદવો પ્રત્યે તેના મનમાં બહુ દ્વેષ હતો. તેના આક્રમણના સમાચાર જાણીને શ્રીકૃષ્ણે વિચાર્યું, જો કાલ યવને આવીને યાદવોની સેનાનો સંહાર કરી દીધો તો તક જોઈને મગધરાજ જરાસંઘ પણ આક્રમણ કરશે, અને જો પહેલા જરાસંઘે જ આવીને અમારી સેનાને ક્ષીણ કરી દીધી તો બળવાન કાલ યવન બાકીના સૈનિકોને મારી નાખશે. અહો, યાદવો પર બંને બાજુથી સંકટ ઉપસ્થિત થયું છે, તેથી એનાથી બચવા માટે હું યાદવો માટે અત્યંત દુર્જય દુર્ગનું નિર્માણ કરીશ, જ્યાં રહીને સ્ત્રીઓ પણ યુદ્ધ કરી શકે છે. પછી વૃષ્ણિઓ અને યાદવોની તો વાત જ ક્યાં છે? જો હું બહાર ગયો હો તો પણ એ દુર્ગ કિલ્લામાં રહેવાથી યાદવોને શત્રુ વધારે કષ્ટ ન આપી શકે. આમ વિચારીને ગોવિંદે સમુદ્ર પાસે 12 યોજન ભૂમિ માગી અને એમાં દ્વારકાપુરીનું નિર્માણ કર્યું. એમાં મોટા મોટા ઉદ્યાન શોભાયમાન હતા. એનો કિલ્લો બહુ ઊંચો હતો. સેંકડો સરોવરથી એ પૂરી સુશોભિત હતી, એ પૂરી ઇન્દ્રની અમરાવતી જેવી હતી. ભગવાન શ્રી કૃષ્ણે મથુરાના નિવાસીઓને દ્વારકા પહોંચાડી દીધા અને જ્યારે કાલયવન નજીક આવ્યો ત્યારે સ્વયં મથુરા પાછા આવ્યા. મથુરાની બહાર કાલયવનની સેનાનો પડાવ હતો. શ્રી કૃષ્ણ અસ્ત્ર શસ્ત્ર લીધા વિના જ મથુરામાંથી બહાર નીકળ્યા. કાલયવને તેમને જોયા અને એવું જાણીને કે આ જ વાસુદેવ છે, શસ્ત્ર અસ્ત્ર લીધા વિના જ તેમનો પીછો કર્યો, જેમને મોટા મોટા યોગીઓ મન દ્વારા પણ પ્રાપ્ત કરી શકતા નથી. એ ભગવાનને પકડવા માટે કાલયવન તેમની પાછળ પાછળ ગયો. તેને પાછળ આવતો જોઈને શ્રી કૃષ્ણ પણ એક બહુ મોટી ગુફામાં પ્રવેશી ગયા, જ્યાં મહાપરાક્રમી મુચુકંદ સુતેલા હતા. કાલયવને પણ એ ગુફામાં પ્રવેશીને જોયું, એક મનુષ્ય સૂઈ રહ્યો છે. શ્રી કૃષ્ણ સમજીને તેને ખોટી બુદ્ધિના યવનને લાત મારી, મુચુકંદની બુદ્ધિના યવનને લાત મારી મુચુકંદની આંખ ખુલી ગઈ અને તે યવન રાજાની દ્રષ્ટિ પડતા જ તેમના ક્રોધાગ્નિથી બળીને ભસ્મ થઈ ગયો. પૂર્વ કાળમાં રાજા મુચુકંદ દેવ અસુર સંગ્રામમાં યુદ્ધ કરવા માટે ગયા હતા. તેમણે મોટા મોટા દૈત્યોને પરાસ્ત કર્યા. યુદ્ધ સમાપ્ત થયા પછી તેમને નિંદ્રા સતાવવા લાગી ત્યારે તેમણે દીર્ઘકાળ સુધી નિંદ્રામાં પડ્યા રહેવાનું વરદાન માંગ્યું. દેવતાઓએ કહ્યું, રાજન, તમને જે નિંદ્રામાંથી જગાડશે એ તમારા શરીરમાંથી ઉત્પન્ન થયેલા અગ્નિથી તત્કાળ બળીને ભસ્મ થઈ જશે. આ પ્રમાણે પાપી કાલયવનને ભસ્મ કરીને રાજાએ ભગવાન મધુસૂદનને પૂછ્યું, આપ કોણ છો? તેમણે કહ્યું, હું ચંદ્રવંશમાં એટલે કે યદુકુળમાં ઉત્પન્ન વસુદેવ પુત્ર શ્રી કૃષ્ણ છું. આ સાંભળીને તેમણે સર્વેશ્વર ભગવાન શ્રી હરિને પ્રણામ કરીને કહ્યું, ભગવાન, મેં આપને ઓળખી લીધા, આપ શ્રી હરિના અંશભૂત સાક્ષાત પરમેશ્વર છો. પૂર્વકાળમાં ગાર્ગીએ કહ્યું હતું 28મા દ્વાપરના અંતમાં યદુકુળમાં શ્રી હરિનો અવતાર થશે, એ અવતારધારી શ્રી હરિ આપ જ છો, એમાં લગી રે સંદેહ નથી. આપ મૃત્યુલોકના પ્રાણીઓનો ઉપકાર કરનારા છો. આપના મહાન તેજને હું સહી શકતો નથી. આપની વાણી મેઘ જેવી ગંભીર છે. દેવ અસુર સંગ્રામમાં દૈત્ય પક્ષના યોદ્ધા પણ આપના જે મહાન તેજને સહન કરી ન શક્યા, એ જ તેજ આજે મારા માટે પણ અસહ્ય છે. સંસાર સાગરમાં પડેલા જીવન માટે એકમાત્ર આપ જ પરમ આશ્રય છો. શરણાગતોની પીડા હરનારા છો. ભગવાન, મારા પર પ્રસન્ન થાઓ અને મારા અમંગળને હરી લો. આપ જ સમુદ્ર, નદી, પર્વત, વન, પૃથ્વી, આકાશ, વાયુ, જળ, અગ્નિ તથા પુરુષ છો. પુરુષથી પર જે વ્યાપક, જન્મ વગેરે વિકારોથી રહિત, શબ્દ વગેરેથી શૂન્ય, સદા નવીન તથા વૃદ્ધિ અને ક્ષયથી રહિત તત્વ છે, એ પણ આપ જ છો. દેવતા, પિતર, યક્ષ, ગંધર્વ, રાક્ષસ, સિદ્ધ, અપ્સરા, મનુષ્ય, પશુ, પક્ષી, સર્પ, મૃગ તથા વૃક્ષ બધા આપ થકી જ ઉત્પન્ન થયા છે. આ ચરાચર જગતમાં જે કંઈ પણ ભૂત કે ભવિષ્ય, મૂર્ત કે અમૂર્ત, મૂર્ત કે અમૂર્ત અથવા સ્થૂળ કે સૂક્ષ્મતર વસ્તુ છે, બધું આપના સિવાય કંઈ જ નથી. ભગવાન, આ સંસાર ચક્રમાં આધ્યાત્મિક વગેરે ત્રણે તાપોથી પીડિત અને ભટકી રહેલા એવા મને કદી શાંતિ મળી નથી. નાથ, મેં મૃગ તૃષ્ણા પાસે જળની આશા કરીને દુઃખોને જ સુખ સમજીને ગ્રહણ કર્યા છે, તેથી બધા મારા માટે સંતાપનું જ કારણ બન્યા. પ્રભુ, રાજ્ય, પૃથ્વી, સેના, કોષ, મિત્ર, પુત્ર, પત્ની, ભૃત્ય અને શબ્દ વગેરે વિષય આ બધું મેં સુખ માનીને ગ્રહણ કર્યું, પરંતુ દેવેશ્વર, પરિણામે બધા મારા માટે સંતાપ પ્રદ જ સિદ્ધ થયા છે. નાથ, દેવલોકની ઉત્તમ ગતિને પ્રાપ્ત દેવતાઓને પણ જ્યારે મારી સહાયતા લેવાની ઈચ્છા થઈ તો પછી ત્યાં પણ નિત્ય શાંતિ ક્યાં છે? આપ સમગ્ર જગતના ઉદ્ગમ સ્થાન છો. પરમેશ્વર, આપની આરાધના કર્યા વિના સનાતન શાંતિ કોને મળે છે? જેમનું ચિત્ત આપની માયાથી મોહિત છે તેઓ જન્મ મૃત્યુ અને જરા વૃદ્ધાવસ્થા વગેરે કષ્ટોને ભોગવીને અંતે યમરાજાના દર્શન કરે છે, ત્યાર પછી સેંકડો પાસોથી બંધાયેલી નરકોમાં અત્યંત દારૂણ દુઃખ ભોગવે છે. આ વિશ્વ આપનું સ્વરૂપ છે. પરમેશ્વર, હું અત્યંત વિષયી છું અને આપની માયાથી મોહિત થઈને મમતાના અગાધ ગર્તમાં ભટકી રહ્યો છું. તે જ હું આજે અપાર અને સ્તુતિ કરવા યોગ્ય આપ પરમેશ્વરના શરણે આવ્યો છું, જેનાથી ભિન્ન બીજું કોઈ પરમ પદ નથી, મારું ચિત્ત સાંસારિક શ્રમથી સંતપ્ત છે, તેથી હું નિર્વાણ સ્વરૂપ આપ પરમધામ પરમાત્માની અભિલાષા કરું છું. વ્યાસજી કહે છે, પરમ બુદ્ધિમાન રાજા મુચિકુંદે આ પ્રમાણે સ્તુતિ કરતા આદિ અંત રહીતે સર્વભૂતેશ્વર શ્રી હરિએ કહ્યું, નરેશ્વર તમે પોતાની ઈચ્છા અનુસાર દિવ્ય લોકોમાં જાઓ અને મારી કૃપાથી ઉત્તમ ઐશ્વર્યથી સંપન્ન થઈને ત્યાંના દિવ્ય ભોગો ભોગવો. ત્યાર પછી આ પૃથ્વી પર શ્રેષ્ઠ કુળમાં તમારો જન્મ થશે. તે સમયે તમને પોતાના પૂર્વ જન્મની સ્મૃતિ રહેશે અને મારી કૃપાથી તમે મોક્ષ પ્રાપ્ત કરી લેશો. આ સાંભળીને રાજાએ જગદીશ્વર ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા અને ગુફામાંથી નીકળીને જોયું તો બધા મનુષ્યોના કદ બહુ નાના દેખાયા. ત્યારે કળિયુગ આવી ગયો છે એમ જાણીને તપસ્યા કરવા માટે ગંધમાદન પર્વત પર ભગવાન નર નારાયણના આશ્રમમાં ચાલ્યા ગયા. શ્રી કૃષ્ણે પણ યુક્તિપૂર્વક શત્રુનો વધ કરાવીને મથુરામાં આવીને હાથી ઘોડા અને રથોથી સુશોભિત એમની આખી સેના પોતાના અધિકારમાં કરી લીધી તથા દ્વારકામાં લઈ જઈને રાજા ઉગ્રસેનને સમર્પિત કરી દીધી. પછી સૌ યાદવો શત્રુઓના આક્રમણની આશંકાથી નિર્ભય થઈ ગયા. અધ્યાય 79મો સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.